છે, કર્મ ફળ નો ભોગતા છે, તો એ શું મોક્ષ છે? મોક્ષ નો ઉપાય છે. વાંચો તાર ખબર પડે. અજ્ઞાનથી આત્મા કર્મ નો કરતા છે અને જ્ઞાને કરીને કરતા નથી. શું ખોટું કે છે? અજ્ઞાન થી આત્મા કરતો એનો કરતા ના કે તો આ લોકો પ્રાણ મારી નાખે પછી કે હું શું કરતા કે એટલે અજ્ઞાન થી કર્મ કરતા. હા, સર્વ નું અજ્ઞાન છે, મેં કરું એમ બોલે છે ને લોકો. મેં માર્યો, મેં જોડ્યો, મેં એ કર્યો. અજ્ઞાન થી કર્મ કરતા છે અને જ્ઞાને કરીને કર્મ કરતા નથી. જ્ઞાન પ્રાપ્ત થયા પછી કર્મ કરતા નથી. છોકરા ના હડવા દે ઠેઠ સુધી પથારી એ કરી તારે મોસાળ વધુ તારે છોકરા ને કે છે નહી તમારે કે અમારા ભાઈ ની પથારી તમારે જ કહેવાની ઘેર આવેલા તારે બે ત્રણ ચાર વખત દૂધ બહાર થી મંગાવવું પડ્યું ને. મને કે છે હા તો આખો દળક ચા પાણી ચાલી છે. ઓહો, તારે તો આજે આપડે હજે જમવાનું બનાવો, વકરો હારો થયો હશે. કયું તમારા મામા દીકરા કે છે વકરો કેવાય તને શું થાય કેવાય હોટેલ વાળા ને જો જેમ ચા વધાર મૂકે ખુશ હોય ને. ખુશ હોય ને. હા, વકરો કે અને જો જગતે વકરો વાર્યો હોત તો મોક્ષ થાત. અને જગતે વકરો જો સમજ પડ્યું હોત તો મોક્ષ થાત. ઇન્કમ જગત તો વપરી ગયું જોવાને. અરે મસ્ત એમ જ વપરી જોવાનું છે. પણ ભગવાન જગત ના લોક પછી કૂતરા ઉજાણી થાય. શું થાય? કૂતરા ઉજાણી કરે. લોભ અને અધિકાર ના લોભ વારી આ કીડીઓ કેવાય. કીડીઓ બઉ લોભ કેવાય. એ ભેગું કરી કે પછી બે ત્રણ નેડા પે જાય ખલાસ કે જાય દાડો એ રીતે. હા, મારું ધન કેટલું જતું રહ્યું, કેવી રીતે જતું રહ્યું જોતો હતો. આના પડ્યું નહીં તો આગળ મંદિર માં બહુ સંતોષકારક તો થયું નહીં. રૂપિયા દેવાની એના થયું. શું કહે? દાદા પેલા ના પોટલા બાંધેલા છે ને. પેલા ના પોટલા બાંધેલા ને દાદા. આપણને પેલું કહે નઈ પેલા ના ભાવ ની આવક જ ને. આગલા ભાવ ની બધી આવક ને બધી બધી આગલા ભાવ ની આવક નઈ તમારી બઉ. ખુલ્લું બહાર પાડી ચેલેન્જ કરી છે કે કોઈને બુદ્ધિ વધારજો. ફેક્ચર કરી નાખે બુદ્ધિ. ફેક્ચર ભૂક્કા ટ્રેક્ટર ફર્યું પડે. બુલ્ડોઝર. દાદા દાદા પણ તમે અમને અમારું આપ્યો પણ તમે અમારા પાપો ભસ્મીભૂત કરી આપ્યા ને. તમે અમને અમારું જ ખુલ આપ્યું કહો છો પણ અમારા પાપો ભસ્મીભૂત તો તમે કરી આપ્યા ને. જગત સમજતું નહી, જગત ને શું સમજે છે કે માં છોકરા ધવડાવે છે એટલે છોકરા સારું ધવડાવે છે. એ માયા ને પૂછજો, છોકરા હું દોડાવું છું તારા હું દોડાવું છું પૂછજો. આવતો લાગે આ ડાક્ટર સમજે એ કઈડ મટાડવા સારું દોડાવે. પણ વ્યવહાર માં આવું ના બોલાય, વ્યવહાર હું તારો ઉપકાર માંગો છો એને તો તમને પરિણામ નહીં પામે. મારી ઈચ્છા પૂરી ના થાય કઈ કહેવાય ને. મારી ઈચ્છા છે બધાને હું જે સુખ પામે એવું સુખ પામો. તમારે આવું ના માનતો, હું એકલો જ આવું બોલો, કોઈ બોલે જ નહીં. દાદા હવે અમારી ઈચ્છા એવી કે દાદા ને અમે તીર્થંકર ભગવાન કહીએ. તમે ખરા પણ એ પોતે છે એટલા જ રહે છે. તમે ઉપર છાપે બેહો તો એ જગ્યાએ છે, નીચે બેડો તો એ જગ્યાએ છે. એમને એ કઈ તમારે કોઈ નીચે તમારે જેટલું માનો એટલો લાભ તમને થાય. એમને આચાર્ય માનો તમે આચાર્ય નો જેટલો લાભ મળે, તીર્થંકર માનો તીર્થંકર જેટલો લાભ મળે. તમને જે માનો અમારે એમ કઈ લેવા દેવા. તમે અમારું એટલે અમે તમને છૂટાવી જે પદ માનવું હોય તે માન એ પદ ને પહોંચેલા થયા એટલે તમારે જેટલો લાભ ઉઠાવી લેવો ઉઠાવજો. શું કહ્યું પછી આચાર્ય માનો તો એટલો લાભ મળશે. કૃષ્ણ ભગવાન જે એના હતા ગોપીઓ માં, એ ગોપીઓ તો અમુક જ હતી પણ આ તો બધા ગોપ ને ગોપીઓ બનાવી બધાને યાદ રહ્યા કરે દાદા નિરંતર. કેટલી વાર રોજ સ્વપ્ન ઉપર સ્વપ્ન, સ્વપ્ન ઉપર સ્વપ્ન, રોજ દાદા હાજર થતા. તમારા આવું ના માનો, અમે નિમિત્ત બોલીએ પણ તમારા નિમિત્ત ના કેવું, નહીં તો નુકસાન તમને ફાયદો નથી. બીજા બાવલાઓ છે તેમની ઉપર લોકો ચડી બેવા માંગે તેમને હું કહી દઉં અમે નિમિત્ત છે. તું શું છું મોટો આવ્યો કરવા વાળો દાદા. અમને જે લાભ મળ્યો તે અમને પણ એવું થાય કે અમારા મિત્રો અને સગા વાળા બધાને એ લાભ મળે, પણ એ લોકો તો એમને કેવી રીતે લાભવા, કેવી રીતે એમને સમજણ પાડવી. આપડા ઘરના $5 ખર્ચી નહી કરવું પડે ને. હું તો ઘરના $1 ખર્ચો. તમારો દાખલો લઈને આવે તો થાય, તમારા માટે કિસ્સા લાગે. હું તો મુંબઈ માં રહ્યો, આ તો અહી એકલો આટલો જ ભાડું લીધું આ રસદભાઈ પણ અમેરિકા વાળું. મુંબઈ માં એમને તો સત્સંગ થતો હતો. સાંતાક્રુઝ અમારી ગાડી ખરી તો કોમ માં કોમ પર ગયેલી હોય અને સાંતાક્રુઝ ભાડા ની ગાડી રોજ આવતા જતો, પણ અમારા ઘરનું જ ભાડું. ઘરને ભાઈ રોજ આપેલો સત્સંગ, રોજ 10-15 રૂપિયા ભાડું થાય. અને કેટલાક વખત અમે જાત્રા કાઢી લીધી અમારા ઘરના અમારી કંપની ના પૈસા થી લોકોને ફ્રી ઓફ કોસ્ટ કીધું ને ત્યાં લોકો નું કલ્યાણ થાય છે ત્યારે એટલા પૈસા આ રીતે ગયા બાકી બધા હવે રસ્તે જતા મનુભાઈ કે છે કે આપણામાં ફેરફાર થયેલો દેખાય આપણા સગા વાળાઓને તો એમની મેળે આવે કેવાથી ના આવે મનુભાઈ કે છે કે આપણા સગા વાળા અને ફ્રેન્ડ આપણામાં ફેરફાર થયેલો જુએ તો આવે પણ ફેરફાર આ બહાર ફેરફાર બહુ થયો નથી એ નિરીક્ષણ કરતો આવડે નઈ ને આ આંતરિક સંયમ પ્રત્યક્ષ સંયમ જય એનો બધો હિસાબ લઈને આવ્યા છે ને હિસાબ દરેક વસ્તુ એને હિસાબ લઈને આવેલો હોય ને તો સ્ત્રી હોય તેના વાળ ન હોય પુરુષ નહી હોય એ હિસાબ બધું લઈને આવ્યા લોકો કહે સ્ત્રી કરી બેસે શું કરું એટલે મા મૂછા વાળી છે ને એ મૂછા કોઈ ચડી બેસે કોઈ નવરો મૂછો આવે ને એને ચડી બેસે એક તો માગવાનું જ નહીં અને કંખે લેવાય નહી હા તું ભાઈ કે આવે કે મારે બીજા 25,000 આપવા છે ના લો એ કોનો વધારે ના લો એને કયા છે એટલા જ મારે લેવા લેવલ સમજી જવું કે આ માણસ ને આટલો લેવલ છે ઘેરી છે કે એટલું હોય કે આ મારી પર ત્રણ માણ હોનું લટકે ચડાવે માથે તો શું થાય મફત મળતો હોય કોમ માં આવે એ તો મને જેટલું લીચકાય એટલું ચડાવવાનું ખેલાડી લોકો ધંધાદારી ખેલાડી બધા હું જ પહોંચી વળતો નહીં આ લોકો ને વાતા કરતો હું જો ધંધાદારી ખેલાડી પણ આટલો ખેલાડી નહીં લઈ જતા શું જોડે બોલા છે એનું જાણી જવા દે માં તો આટલું ના જવા દે એવું અમને નહીં આવડતું દાદા એટલું બધું ગટર વધતું રહ્યું લોકો નાણું મુંબઈ બહુ કમાય છે લોકો ગટર ગંધાય છે તમારે જાતે વાપરો ને તમારા માટે એ બધું ગટર માં પારકા સારું વાપરો એ બધું સારું પછી પાર્કો ગમે તે ચોર ચોરી ગયો તો સારા રસ્તે મારે પૈસા ગયા તમારા ચોર ચોરી ગયો આપડે નથી તો સારા રસ્તે પૈસા ગયા માટે તેના ઉજવણી કરવી ધંધામાં લોસ છે તો શું કહેવાય દેવું પૂરું કારણ કે ખાડો પૂરવાનો જ હતો આપડે તે ફૂટી ગયો નિકાલ થઈ ગયો ધંધામાં નુકસાન જાય એ શું કહેવાય ધંધામાં નુકસાન જાય એ તો આપડો ડોકો લઈ ચોર ચોરી જાય એનો તો આપડે ખાડો પૂરવાનો જ હતો ચોર તો ચોરી જાય ને આરતી ચોરી ગયો સારું ફરી દહીશ માં ચોરા ત્યારે કદાચ ઉકેલાઈ ગયો કાળો પૂરે જશે ચોરી જાય તે તમે કાળો પૂરે કેવાયું માના માં આવે એ શું વાત છે? ચોર ચોરી કરે તો મેં થયું કેવાય, એ તો જવાનું છે પેટ પૂરો ધંધા લો તો મૂર્ખે થી જાય છે લોકો. પણ એ કેમનું કેવાય મૂર્ખે થી જાય છે? એ તો ઉદય ના કર્મ થી જાય છે. પેલું ધંધા માં લોસ એને જો કહીએ નઈ તો પછી એનો આ બધું આખો એનો એનો મર્મ જ ઉડી જાય. મારી પાસે જે મર્મ છે તે આખું ઉડી જાય. એમ તો બધું હિસાબ કરે છે, બધું તું બાદ થઈ જાય ને. આની પાસે મર્મ છે, કોઈ ચોરી ગયું તો આની પાસે મર્મ છે કે ભાઈ ચોરી ગયું તો આ હિસાબ આ જ ના ચોરા તો બધા ચોરા તો મારે ચોરાવાનો જે ચીજ છે તે થઈ ગયું, નિકાલ થઈ ગયો. શું કહે સમજે ને? ખોવાઈ ગયું તેનો વાંધો નથી, ચોરાઈ ગયું ખોવાઈ ગયું ધંધામાં ના ચાલે. જય સચિદાન. કેટલા છે આપડા જ્ઞાન નું બધું આવતું હતું ને, બોતે માં જ્ઞાન ફેલાવશે ને પછી એવા કે આવું થશે તે આખા જગત માં જ્ઞાન ફરી વધતી કરશે. બધા વિચારો છે નવી જ જાતનું જ્ઞાન. બીજે બધા ટોળું જાય પછી, કારણ કે અમે લોકો હમણાં વચ્ચે ભેગા થયા હતા. સ્મૃતિ એટલી બધી સ્પીડી જલ્દી ફરી દેખાડે એમાં ફેર હોય. દાદા પેલા થોડા વખત માં આખી ફિલ્મ પતી ગઈ પછી શું થાય? 10-20 મિનિટ પછી ફિલ્મ આખી પતી ગઈ. દાદા ડાક્ટર કે છે કે સામાયિક કરતા પેલી 10-15 મિનિટ માં જ આખી ફિલ્મ પતી ગઈ. તો પછી શું પછી શું કરવાનું? તો પછી પછી શું આપડે એમને થઈ દેવાનું? કઈ વાત નહીં, બીજું કઈ બધું ઉપયોગ લેવાય. મેં તો બીજી વાર ફિલ્મ જોઈ, બે વાર જોઈ. એક જ મેં બે વાર ફિલ્મ જોઈ. સારું, જેટલું જોવાય એટલો ટાઈમ મળે ને. હા તો આ શું ચોખ્ખો પ્યોર આત્મા. શું બધાને એક્સપિરિયન્સ પૂછ્યા તમે? શું જોયું કેમ જોયું ને? એ વિચાર આવતા હોય ને એ એનાથી એ ગમતા હોય એનાથી કઈ ખરાબ કર્યું છે કે કઈ ખોટું થયું છે એવા ભાવ ન થતા હોય. જે ફિલ્મ જોતા હોઈએ અને એ વખતે મન ચોંટતું હોય એમાં ગમતું હોય બધું, પણ ખરાબ ભાવ ના થતા હોય તો કેમનું? ખરાબ છે ખોટું છે એવું ના થતું હોય અહીં મન ચડે ના. સામાયિક કરતા હતા ને તારે કે ફિલ્મ જોતા જોતા ગમતું હોય એ વસ્તુ મન હોય જ નહીં તીડે જોવું નહીં. મન ને અસ્તિત્વ જ ના, એ તારે સમજાય નહીં. મન ને અસ્તિત્વ ના, આ તો જોવાનું હતું. સારું કે ખોટું એવું કશું સવાલ નહીં. બરાબર છે, તમે નહીં ખાલી જોવાનું છે. તો જોઈને એવું કહેવાનું નહીં, માફી માંગુ છું. પ્રતિક્રમણ કરવાનું ને, જોઈને કે પ્રતિક્રમણ કરવાનું ને જોતા જોતા. પ્રતિક્રમણ એ જુદી વસ્તુ છે, પણ આમાં હા આવું તો અટકી રહેતું એવું ના બોલાય. અટકનારું કોઈ છે નહીં, મન મન ની ક્રિયા નથી, આત્મા ની ક્રિયા છે. ના દાદા એવું અટકે નહીં, પણ એ જયારે સમજાયું નહીં. આત્મા ની ક્રિયા છે ને એટલે આમ દેખાય ખરું, તેથી મન ને કશું લેવા દેવા નહીં. બરાબર છે, મન ને કશું અમે લેવા દેવા નહીં. સ્પષ્ટ નથી થતું. બરાબર મન લાગે છે એમનો સવાલ છે કે આવા વિચારો આવતા હોય ને ગમતા હોય આવા વિચારો સમાય વખતે નહીં આવતા હોય અને ગમતા હોય સમય કરતી ફેરે નહીં એમને વાત કરે એમને તો ગમતા હોય નહીં ગમતા હોય છે રોહિત કે બસ તમને કે બસ રિલેટિવ ને ગમે છે દાદા પણ એને પ્રતિક્રમણ નહીં કરવાનું એને એક નુકસાન કરે એવું નથી નુકસાન કરે તમારી જાગૃતિ તૂટી જાય તે કા મને મને થાય છે કોને થાય છે આપડે તો જાગૃતિ જોવા માંગીએ છીએ બઉ વિચાર આવે મન તે પણ છે તે ડાક્ટર ના તમારે લેવા દે ને વધુ ટાઈમ છે તે કોટી ખાલી જવા લાગશે બરાબર કોઠી ખાલી થયાની હોય જે બાકી ડમર વાળો વધારે નીકળે તો ડમર વાળો વધારે નીકળે અને કોઈ સેન્ટ નાખેલું ભરેલું હોય તો તે નીકળે પણ છેવટે બે ને નીકળી જ જવાનું છે ને નીકળ્યા પછી બધું હરખો જ ને કેમ ફેરફાર ટાંકી ખાલી થઈ એટલે ડાખલ સમજી ગયા આયા બઉ જાડું હોય ને તો આયા કરે ચારિત્ર જોવાનું બન્યું ને આપણને હા ચારિત્ર કેવાય ચારિત્ર આવો કીર્તિભાઈ કર્યું છે બરાબર યાદ આવે મોહ જાય તો આપવું અને મોહ હોય તો બાર રૂપિયા લઈ લે તે આપી દેવું પડે બરાબર અહીં તો બહુ હોય તો આપી દેવાની કઈ જરૂર નહીં બાર રૂપિયા આપી દેવું પડે જેની પર જગત આખું જગત એ થઈ રહ્યું છે એ વસ્તુ આપડે મૂકવા મળી મોહ જવા મળે ને રાત્રિ થઈ ગઈ ડાક્ટર બહાર બાર મળે તો શું કરે બીજા બધા તાચવા દે છે પતિલા વાળે ને એવું કરીને શું કહું છું ભગવાન કે ઝાડા થઈ જાય એ જ કહું છું હું નામ તાજ ભગવાન કઈ હોય તારા સમજ પડી ભગવાન ના હોય કે છે ભગવાન ને એવું ના હોય તો આપડે કેમ એવું કરવાનું સોનાનું કેમ સોના નું કરીએ છીએ હા આપડે આનંદ ની ખાતર એકાગ્ર થાય મન તો ચિત્ત એકાગ્ર થાય બહાર થી સોના જઈનો વાગ્યો કરાવડાવે વૈષ્ણવ તોરણો પહેરાવડાવે જાત જાત નું કરે નહી તો એકાગ્ર ના થાય પથ્થરો એકલો દેખાતો ત્યાં જઈને આ તો સોના નું છે આમ છે એમાં વિચાર છે આ સોના નું છે આમ છે આમ છે એમ કરીને પણ બહાર થી ભૂલે ને એટલે આ લોકો શોધવા એ ક્યાં બસ સત્કાર કરી દી તો હવે ને પછી ભાઈ ગંઠ સારું રાખેલો શું ભગવાન કે બેરા છે બહાર નો અવાજ ના આવે એટલે ગંઢ ખગડા ખગડા કરે ને આરતી થતી હોય તો બહાર જો લોકો ભૂમ કરતા ભૂમ કરતા ને તે સંભળાય નઈ એટલે ચીત એ બધ જાય નઈ પછી આ અગરબત્તી મીણબત્તીઓ ધરે આ પેલું અગરબત્તી પેલું સુગંધી વાળું દ્રવ્ય તે જ આવ્યું ત્યાં ભગવાન ખોડે છે ત્યાં ના આપણને સુગંધી આવે ને એટલે એકાગ્ર રહે આપણને સુગંધી આવે ને તે એકાગ્ર રહે એ બધું એકાગ્ર થવા માટે આ બધું છે ચડી જશે ને આપડા પોતાના હારું બધું કરી બરાબર પહેલી મારી ડાયરી છે સાથે આપણે બધી બે ત્રણ ડાયરી છે આ બધી પછી વાત પસંદગી કહેવાય કીર્તિભાઈ કે છે દિગંબરો કઈ આંગી કે કશું કરતા નથી દિગંબરો તો કઈ કશું આંગી કશું કરતા જ નથી મૂર્તિ એમને જ રાખે છે ભગવાન ની મૂર્તિ ને આંગી કે એવું કશું નથી કરતા તાજ મુગટ દિગંબરો તોલ કેવા કરે તોલ નથી કર્યો છે કીર્તિ શરણે પૂછે છે કે આ દિગંબર ની દિગંબરીઓ ની જે મૂર્તિ છે એમને કીર્તિભાઈ કપડા જુઓ દાગી ના જુઓ બધા તાજ જુઓ ભગવાન આત્મા છે કે છે એને કશું આવું જોઈએ નહી કે દિગંબરો એટલે જેનું આ પથરામાં ચિત રહેતું હોય તે હવે અહીં દિગંબરી થઈ જોગે જેનું ચિત નું ઠેકાવ ના હોય બધા ચિત નંબરી થઈ જોગે એટલે બઉ જાગ્રત માણસ ને માટે બઉ જાગ્રત ને બઉ એ શું કે છે કે દિશારૂપી અંબર જેને પહેર્યા દિશારૂપી કપડા પહેર્યા છે એને અમે સ્વીકારીએ છીએ શું કે મૂર્તિ એકલી રાખે અંબાણા તરીકે આપડે જ નથી દિગંબર દિગંબરો દિગંબર થયા શ્વેત નંબર શ્વેત નંબર થયા આપડે તો આત્મા થયા પેલા નો પેલો વેપાર કરો પેલા નો પેલો વેપાર કરો આપડે આત્મા નો આત્મા બહાર આગળ લોકો નું કઈ કલ્યાણ થાય લોકો ને રસ્તે ચડે એવું કઈ કરવું જોઈએ આપડે આયા છીએ શું આપડે આયા છે કઈ નું કઈ આપણને ફાયદો થયો લોકો ને ફાયદો થાય એમ કરવું જોઈએ કેમ બોલતા રસ્તે જવું પડે જમવાને જવું પડે ત્યાં છોડી દેવાનું નહી દાદાડી હમણાં એ કરવાનું આ કરવાનું તે કરવાનું તે કરવાનું તે કરવાનું તે કરવાનું દાદા તમે ગઈકાલે કીધું ને કે મમતા કે મોના બીજ નહીં રોપવાના, એ સમજાવો ને. ગઈકાલે તમે કહો ને કે મમતા ને મોના બીજ નહીં રોપવાના એ સમજાવો એમ કે છે. મમતા ને મોહના, હા. અનિલભાઈ તો પેલા અનિલભાઈ હતા, ત્યારે સુધાર્થમાં થઈ ગયા. એ બીજ છે તે ક્યારે પડતા હતા કે હું અનિલભાઈ જ છું એવું જ્ઞાન હતું ત્યારે બીજ પડાવતા હતા. શું કહ્યું? અને હું સુધાર્થમાં છું, આ અનિલ છે, અનિલ બધું કરે છે તો બીજ નથી પડતા, એટલે કર્મ જ બંધાતું નથી. આવે બોલ, આવે તપમાં મોક્ષ ને એક બે અવતાર માં મોક્ષ કામ જ થઈ ગયું ને. નિરંતર રહે છે કે હું સિદ્ધાર્થ પાસે થોડી વાર ન રહીએ પાછો આવી જાય? ના પણ આવી જાય ને. મેં ચેતવે છે કે મેં ચેતવે દિવસે દિવસે થતું જાય છે, વધારે દિવસે દિવસે વધારે ચેતવતું જાય. હા ચેતવતું છે, કારણ કે જ્ઞાન લીધા પછી મારી પાસે કર્યા કરે. એને પ્રોગ્રેસ સરકાર લેવો બગડ્યો ને, જ્ઞાન લીધા પછી મારી પાસે જ ફર્યો હતા. દાદા ગઈકાલે હું ડ્રાઈવ કરતો હતો ને, ત્યારે કબૂતર આવી ગયું ગાડી નીચે. ગાડી નીચે શું આવ્યું? કબૂતર. પછી? હા પછી. આત્માને દુઃખ થયું, મને દુઃખ થયું, અનિલ ને બહુ દુઃખ થયું. દુઃખ બહુ થયું અનિલ ને. અનિલ ને કઈ સસ્તાવો કરે, પ્રતિકોણ કરે, બધું કર્યું. કરાવે પણ ખબર ન પડી કેવી રીતે ક્યાં રસ્તામાં આવી ગયો. ખબર ના પડી કેમ રસ્તામાં આવી ગયું એવી રીતે. એનો એવું છે ને કે એના કોઈ ગુનાથી મરવાનું હતું, પણ મારના ને ખોરતું હતું. કોને ખોરતું હતું? મારનાર. કોઈ હિંસક જરાવર છે અનિલ આવે છે. શું કહ્યું? એ મારના ને ખોરતું હતું. કોને ખોરતું હતું? મારના. અને ત્યાં નક્કી કર્યું છું મારે કોઈ કચ્યો જીવ મારવો નથી, તેને એ અડે નહી. બરાબર. મારવો કઈ આવે મરી જાય, અમે શું કરીએ એવું કે તેને. એવું હાથવું હોય તેને હાથવું, જેવો ભાવ એવું તમારી સાફ. ત્યાં તારા ભાવ પ્રમાણ બની ગયું. શું કહ્યું? જૂના ભાવ પ્રમાણે જૈન થઈને ઉતાર કરે ને વચ્ચે આજે હું શું કરું કે છે. બરાબર. ગમે તે પણ સ્ટ્રોંગ પોલિસી આખી છે, ના કોઈ પણ સંજોગોમાં મારે મારવું નથી. આપણે પ્રતિકોણ કરાવી દઉં થઈ જાય. આ તો મોટા જીવ દેખાય છે, બીજા નાના જીવ કેટલા. એવું પ્રતિકોણ કરાવ દાદા મનમાં ધર્યું હતું ને એવું મનમાં. જય દાદા. અનિલભાઈ કે છે મનમાં એવું થયેલું કે વ્યવસ્થિત રીતે એનો પણ એ રીતનો હિસાબ હશે એવું નહીં. હિસાબ ખરો ને એનો હિસાબ, પણ આ નિમિત્તે આપણે તે આપણે હિસાબ ખરો ને આપણે નિમિત્ત, પણ આપણા સાધુ એ નિમિત્ત ના થાય, એ ગાડી વખતે જ ના થાય. કારણ કે મનમાં મનમાં જ ભાવના હોય કે મારે કોઈને મારવું છે, અને આપણે તો જરા ઉતાવળિયા કરે ને ઘટમાં આવી જાય તો શું કહીએ કે છે. ભગવાન મહાવીર ની મૂર્તિ લઈ ગયો આ જૈન. શ્વેતાબેન પૂછે છે કે છોકરાઓ નો મોહ કેમ જતો નથી? છોકરા પર હોય સારું હોય, વધતો ઓછો હોય, પણ મોહ તો હોય. મોહ ના હોય તો ઉભાવી કોણ કરે? કઈ ઓછી પીડા છે, પણ જો પીડા રાખતી જ નહીં મોહ ને લઈને. મોહ ને લઈને પીડા રાખતી નથી ખરી રીતે. તો ભગવાન થોડાક એક બે બે વર્ષ માટે કાયદો ફેરવો છે. પુરુષો ને શું કરાવી પછી સ્ત્રીઓ વડવું કે નહીં તે ખબર પડી જાય. સ્ત્રીઓ વડવા જઈને દેવીઓ છે એ તો શક્તિ વાળી છે. આ પુરુષો ને શું વાળે બે વખત આવે ને ભગવાન અમારે આ મસંગા જોઈતો. આને વિચાર કરી દેલો. ત્યાર પછી શ્રી શક્તિ ને મેં જોયેલી કે આ શક્તિ છે. શક્તિ નથી, આને કઈ શક્તિ કેવાય, આ તો મોહ છે. જે શક્તિઓ છે બધી મોહની જ છે, સમજ પડે. મગર ભાઈ કે પુરુષો દીવા વાળી પોહાય ના પોસાય દાદા, વિચાર જ ના કરા દાદા. ના પણ એ મન ને ના થાય, ના થાય, ના થાય. એ તો એ સીજાતી સંગ કરે. સ્ત્રીઓ ઉપર તિરસ્કાર કરવા ના, સ્ત્રી ઉપર તિરસ્કાર ના કરાય. ઘણા એમ કે છે કે પગની પાણી છે સ્ત્રી, એટલે રોફ મારનારા. હું આ રોફ મારનારા છે ને, તે એવું બોલે. એટલે એની માને છે શું કહ્યું, એને પગની પાણી કહી. દ્રષ્ટિ વિશાળ તો નહીં ને સ્ત્રીની, જયંત કે છે કે સ્ત્રી ની દ્રષ્ટિ તો વિશાળ નહીં ને, એમ દ્રષ્ટિ વિશાળ નહીં ને સ્ત્રીની, થોડી સંકુચિત ખરી. એમ સંકુચિત ખરી, પણ એ મોહ ને લઈને છે. શું છે? મોહ ને લઈને. સમજે ને? એટલે પણ સ્ત્રી ને લગોવી કે બુદ્ધિ પાણી છે એવું તેવું બોલવું ગુનો છે. બોલાય નહી પણ હકીકત ની વાત. ના પણ આ કીધીભાઈ અત્યારે યાદ કરી જોઈએ તો બધા ખબર જો. આ ચેતા ચેતા છે તે પાંચ લંડન રહેવાની થાય, અને ઘરમાં કોઈ હોય નઈ, સ્ત્રી બેને ના હોય, પેલી દીકરી લઈ ગયા હોય તો અમને શું સ્થિતિ થાય? ઘરમાં કેવું દેખાય? આપડે દેખાય ચા નું ઠીકરું પડ્યું હોય, રાતે તેની સાડી પહેરેલી હોય, પથારી ઉચકેલા હોય. પછી કીર્તિભાઈ નો પેલો અહમ એમ કે ચાલે, હવે ચલાવે, અમે લોકો ઘર ચલાવ્યું ને પાંચ વર્ષ. ના પણ મારું કેવાનું આ અમારો પરિવાર ના હોય, અત્યારે સ્ત્રીઓ લીધે દીપ આવે. ભલે હું સ્ત્રીઓ ના પક્ષ માં હોઉં, પણ મેં ચોખોળ કરી સારી ફરી ના કરી. પછી આપડા મહાત્મા નાર્ય પૂજ્યંત એવું લખેલું છે આપડા રમંત દેવતા. શું કે છે પછી આપણા મહાત્મા ને કહ્યું જોજો, રમો પૂજા પૂજા કરવા ના બેસતા. આપણે તો હવા માં જઈને બેહાડીને પૂજા કરે તો પછી ચડી બેસે. ગમે તેને ચડી પડે, આવડે દેવ તો ખરા જ ને. પૂજ્યંત વાત શું છે, એને એની જે સ્થિતિ નું ભાન રાખો કે છે, એની જે ખુરશી છે એને ઉતારી નહીં પાડો, સ્થિતિ નું ભાન રાખો. અને સ્ત્રી વગર માણસ બાવરો થઈ જાય. કેવો થઈ જાય? જયારે દેવું થઈ જાય ને માણસ ને, તે ઘેર આવીને ચા પીતી વખતે આમ ગરીમાં ચા પીવા પાછું દુકાનો યાદ કર્યા કરે ને, જે આ સ્ત્રી છે કે જરા ધીમે જાદા તો પીવો આમ શું ક્યાં કરો છો? દુકાનું જે થવાનું સાચી, પણ આને એ પાય નહીં પાસે સ્ત્રી પક્ષ માં બેસીને, પુરુષ પક્ષ માં રહીને સ્ત્રી પક્ષ માં બેસીને શોધખોળ કરેલી. કે આ લોકો નિંદી છે, હું વિરુદ્ધ છું. શું કહ્યું? અને કેટલાક લોકો તો સ્ત્રીઓને મળું નહીં જોવાનું. કઈ જતા વૈરાગ લેવા બહુ સાધનો છે. આવું ઊંધું સાધન ખોરી કાઢ્યું સ્ત્રીઓનું મોડું નહી જોવાનું. એમાં સ્ત્રી નો દોષ છે, તારા મન નો દોષ છે, મન નો દોષ તાર. ત્યાર પછી આવું ખોટું સ્ત્રી સ્ત્રી જાતિ મનમાં હલકાટ પણ લાગે છે. આટલી બધી તિરસ્કાર કેમ કરે છે આ મનુષ્યો? હિન્દુસ્તાન પુરુષો જ કરે છે, બીજી કોઈ જગ્યાએ નહીં. મુસલમાનો માં તો પડદા વિશે બહુ પડશે. એના વાઇલ્ડનેસ છે મુસલમાનો માં, વાઇલ્ડનેસ. એટલે આપડા લોકો શું કે છે કે રમખાણી વૃત્તિ ની, રમખાણી વૃત્તિ ની. હવસખોરી વાળા છે. એટલે છોકરી બોકરી હશે મોટી બની થઈ ભાંકી નીકળે, નહી તો દીઠો ઉઠાઈ ગયો. એટલે આપડે તો એવું નથી, આપડે તો સાથી એ આયા તે એ લઈ જતા, તેથી આપડે ઢોંકવા પડેલા. એ મિયાબેન સાંભળા જેવું છે. પણ મિયાબેન તો પગની પાણી જે નીચી સમજે સ્ત્રી ને, એમની અવસ્થોરી એવી કે પગની પાણી જે નીચી બહેરી. એટલે કઈ નઈ પૈસા, એમ તો જાનવર જેવી સમજે છે. વેચે કરે બધું કરે. તો દાદા એવું કેમ કહો છો કે હિન્દુસ્તાન માં જ આવું સ્ત્રીઓ પ્રત્યે બહુ માન નહીં? ના, એ મુસલમાનો ની વાત જુદી છે. બાકી આ ફોરેન વાયર સ્ત્રીઓ ની જોડે કઈ હોય એવું છે? ચીડ નહી. હા, એવું ચીડ નહી. હા, ચીડ નહી. પણ દાદા મને આમ થઈ જશે તેમ થઈ જશે એવું નહીં. પુરુષે સ્ત્રી નો કપડા પહેરે છે તો તેને સ્ત્રી લાગે. એટલે એવું આ હવસખોરી એટલે દુનિયામાં શું તે આપડા ઇન્ડિયામાં ના હોય હવસખોરી. દાદા પણ તુલસીદાસ એમ લખ્યું છે ને કે ઢોર ગમાર પશુ ઓર નારી સાડન કે અધિકારી, એટલે શું? પુષ્પાબેન કે છે તુલસીદાસ લખ્યું છે કે ઢોર નાર પશુ ઓર નારી, પશુ ઓર નારી સાડન કે અધિકારી, વો સબ તાડન કે અધિકારી. એટલે ઢોર એટલે ભેંસ, જાનવર, કોઈ પણ જાનવર ને ઢોર કહેવામાં આવે, ભેંસ બળદ અને ઢોર કહેવામાં આવે. પશુ એટલે પછી નાર એટલે સ્ત્રી, નાર પશુ અને નારી. ઢોર ગમાર, ઢોર ગમાર, ઢોર ગમાર, ઢોર ગમાર પશુ ઓર નારી, પશુ ઓર નારી. હા, ગમાર એટલે જંગલી વાઇલ્ડ માણસ, સંસ્કાર વગર, બુદ્ધિ વગર, કોઈ પણ જાતની સભ્યતા કે સંસ્કાર વગર ના હોય એનું. પછી પશુ, પશુ પાસે વાઇલ્ડનેસ. અને નારી, નારી આ બધું લખ્યું છે ને ખોટું લખ્યું છે આવું. અને એક વાર ચિતા લખ્યું છે એવું નહીં કરો. સ્ત્રી નો એનો અર્થ એ કે આપણું મનની ખરાબી લઈને હમાને ભગવું એ ખોટું છે. આપણી મનની સ્થિતિ એ શું કરે છે? સ્ત્રી તો જો ધારે રે તો બહુ સુંદર બ્રહ્મચર્ય પાડી શકે. હા, કારણ કે એમનો સ્થિરતા નામનો ગુણ હોય છે મોહને લઈને. મોહને લઈને સમજ ને, મોહના લીધે સ્થિરતા હોય. હા, તેથી શાસ્ત્ર કાર્ય કહ્યું કે સ્ત્રીઓ નો મોક્ષ નહીં. એટલે એવું કેવું બોલો છો? સ્ત્રીઓ કેમ મોક્ષ છે? એ મહાત્મા નથી? પણ સ્ત્રીઓ એટલા માટે કે ભાઈ આ મોહ ના પાડી ને, સમજો ને. તેનો અર્થ એવો નથી કે આ બહુમાં સ્ત્રી હોય તે આવતા બહુ પુરુષ ન થાય. શું છેલ્લો અવતાર પુરુષ નો હોવો જોઈએ છે એવું કહેવા માંગે છે એ લોકો. પણ હું સ્ત્રીઓને પુરુષ કહી દઉં છું તો એમનો મોહ કઈ નાખો ધીમે ધીમે પૂરું થઈ જાય. મોહ ને કપટ બે નીકળી ગયું, કપટ નીકળી જાય ને એને લખ્યા તારે કપટ નીકળી જાય નઈ લાગે છે. કપટ નીકળી જાય તમારું કપટ નીકળી જાય એટલે પૂરું થઈ જાય. આને કપટ કેવાય એટલે આ કાઢવું જોઈએ.